અને છેલ્લું ગાંધીજી કહ્યું સામાજિક પાપ, કઈ થઈ જાય એવું, ત્યાગ વગરની ભક્તિ ગાંધીજી કહે સામાજિક પાપ છે. કારણ કે જો ત્યાગ જીવનમાં નહીં હોય તો ભક્તિ પણ ભ્રષ્ટાચાર કરશે, ભ્રષ્ટવાળો સર્જશે, વિષયાંધ લોકોને વિષયોમાં પોષશે, ધર્મસ્થાનોને ભ્રષ્ટ કરશે. જીવનમાં ત્યાગ નથી, શું કર્યું સામાજિક પાપ છે, અને ધર્મસ્થાનો બગડે આખો સમાજ બગડે છે. ત્યાગ વગરની ભક્તિ ગાંધીજી કે સામાજિક પાપ છે ને. એક એક મુદ્દા પર સલામ કરવા જોઈએ. એમાં પહેલું, શ્રમ વગરની સંપત્તિ મળતી. શ્રમ એટલે અણહકનું નહીં, અનીતિનું નહીં, એ બધું જ, નહીં તો બધા શ્રમ તો બધા કરે જ છે, બહુ કરે છે, બહુ બહુ શ્રમ વગર તો કાંઈ મળતું જ નથી ને. ત્રાસવાદીઓ કઈ શ્રમ ઓછો કરે છે? કેટલો શ્રમ, જાન ફેસા જ કરી દે, પણ એ શ્રમ નહીં. નૈતિક, પ્રામાણિક અને હક, સમાજ ઉપયોગી, સમાજનો ઉત્કર્ષ કરનારો એવો શ્રમ. એટલે હક વગરનું, નીતિ વગરનું, શ્રમ વગરનો કોઈને રોટલો ખાવાનો અધિકાર નથી અને કંઈ પણ લેવાનો પણ અધિકાર નથી. હવે આજે તમે, હા એક વાત કરો, એ એક જણા બે પરિવાર ભેળા થયા એટલે પૂછતા હતા, બહુ જોજો કે શું તમારા બાબાને પછી નોકરીનું કંઈ ઠેકાણું પડ્યું? તો કે હા, નોકરી મળી ગઈ, બહુ સરસ મળી ગઈ. એમ, શું પગાર? 50-60 હજાર પગાર છે. નોકરી મળી ગઈ, પગાર બહુ ઊંચો, બહુ સારો. કામ શું કરો? કામ કઈ નહીં, નોકરી મળી ગઈ, પગાર રેગ્યુલર મળે અને કામ કઈ નહીં. તો એવું કેવું? એવું કેવું એટલે એવું જ કેમ, સરકારી નોકરી. કરવું નહીં કઈ, સરકાર તમને માનો કે 15 થી માંડીને 50 કે 60 હજાર કે 1-1.5 લાખનો જે પગાર આપે છે એના પ્રપોર્શનમાં, અનુપાતમાં માણસ જો કામ કરતો નથી, એક પ્રોફેસરને 60-60 હજાર પગાર, મને તો ચક્કર આવી જાય, અને એને કરવાનું શું? અને તોય હજી પાછા યુસીજી પ્રમાણ કરો, ફલાણી પ્રમાણ કરો, આમ કરી નાખો, તેમ કરી નાખો. બહુ કહો તો શું કે અમારે તો ભણાવે છે પણ આ લોકોને ભણવું નથી. તો નૈતિક જવાબદારી રાજીનામું આપી દો ને, જાઓ ને જોડા જીવન મોચીને કામ કરો. ઘણા મજૂરી પડ્યું, તમે અધિકાર તો ને કામ કરતા નથી. એવી રીતે કોઈ પણ એક શિક્ષક હોય, ટ્યુશનો ચલાવે અને પછી ત્યાં સ્કૂલની અંદર ભણાવે નહીં અને એનો 20-25 હજાર પગાર ખાય, તો નીતિ તો નથી જ. પણ આજે કેવા હરામના હાડકા થઈ ગયા, તમે મજૂરો બોલાવો એની પાછળ રહો સતત, તો કામ કરે, જેવા આગા ખસો એટલે બીડી ઉપયોગ બેસે, આમ જાય તેમ જાય, કરે નહીં કાંઈ. અરે આખા દિવસની મજૂરી તો 300-400 તો જોઈએ જ ને, કરવાનું શું? પેલા જે એક માણસ કામ કરતો હોય એના જેટલું આજે 3 જણાય નથી કરતા. બધે ખોટા, કામ ચોરી, કરવું નથી છે ને, આ હકીકત છે ને. જો એ શ્રમ વગરની સંપત્તિ ન લેવી એટલું જ થાય તો દેશ સુખી થાય કે નહીં, સમાજ સુખી થાય કે નહીં? ભાઈ આટલું મને આપે છે, મારે આટલું કામ કરવું જ જોઈએ. અને જે નીતિ માતાથી કરે છે એ લોકો નીચો વહી જાય છે, જેટલું આપે છે એટલું સરકારની સામે એટલું કામ કરીને આપી દે છે, એને કશો વાંધો નથી, એ પગે લાગવા જેવા છે. પગાર સરકારનો ખાય, કામ કરવું નહીં, આખો દિવસ લાંચ ક્યાંથી વધારે મળે, એનું આયોજન કરીને મહિને પાછા લાખો બનાવી લેવાના, અને અધિકાર પ્રમાણે એને જે સ્ટેમ્પ સહી સિક્કા કરવા જોઈએ, માનો કે તલાટી છે કે મંત્રી છે, મામલતદાર છે, જે છે, તો એ તમને નહીં કરી આપે. આમ આ ઓછું છે ને, આમ આ ઓછું, એ નથી, તારામાં મીઠું ઓછું છે, બીજું કશું ઓછું નથી, તારામાં સંસ્કાર એ ઓછા છે, ખાનદાનીનું લોહી ઓછું છે, બીજું કશું ઓછું નથી, કદાચ ઓલા લખનૌનું મિક્સ કરેલું ભૂંડનું આવી ગયું છે. ભક્તું જે કરવું જોઈએ એ નહીં કરે. જો થકવી દે છે ને, આપણે ત્યાં લોન પાસ કરાવી હોય, એકાદું કંઈક કરાવવું હોય તો આપણે એમ થાય કે આ ખોરડા વેચીએ અને જંગલમાં જઈને બેસી જવું જોઈએ, એટલા થકવી દે. એટલે સરકારી ખાતાઓમાં વધારે, એટલે એક જણા બધા બેઠા હતા ને તો વાત કરતા, એ કે આ સૂરજ ઉગે તો રાતે અંધારું કેટલું ઘોર હોય, કેટલું ઘાટું હોય કે આ માથા જ ન જોઈ શકે, પણ સૂરજ ઉગે તો એ અંધારું પછી જાતું ક્યાં હશે? એક જણો કે સરકારી ઓફિસોમાં જાય. હવે સાવ નાની વાત પણ આપણને કેટલો મર્મ સમજાય, એ સરકારી દફતરોમાં જાય ભેળું થઈ. પેલો કે વાત બરાબર છે. અને જોજો, સરકારી નાણાં હોય કોઈ પણ જગ્યાએ, સરકારી વાહનો હોય આ હોય તે, તમે જો રેલવે હોય તેમાં પંખા કાઢી જાય, બલ્બ કાઢી જાય, હે, અરે ટોયલેટમાં પાણી લેવાનું ડબલું કાઢી જાય, અરે તમે એની દયા તો ખાવ, પેલો કરશે શું? એની તો હાલત નો તો વિચાર કરો ભલા મળે તો. સાંકળે ડબલા બાંધવા પડે એ દેશ થી વધારે હલકટતા શું હોય? કળશે જઈને પાણી લેવાના ડબલા તો સાંકળ બાંધવી પડે. પછી એ દેશ ને બીજું શું કહેવાનું સામાજિક પાપમાં? કળશે જવાનું ડબલું બાંધવું પડે યાર. અને જે ધર્મસ્થાનો ની આગળ બોર્ડ મારવું પડે, જૂતા છે જૂતા ચોર છે સાવધાન, એ ધર્મ જગત ને પણ શું કેવું કે જે ધર્મસ્થાનમાં જોડાય ચોરી જાય, ચંપલે ચોરી જાય, અને પાછા શું કે અખંડ ધૂન હાલે છે. કેટલા વર્ષ? 22 વર્ષ. પણ જોડા તો કોઈને રહેતા નથી, અને ધૂનમાં આવતા વહી જ લઈ જાય. વાત બધી મુદ્દાની છે ભાઈ, વિચારવા જેવી છે આ ધર્મ જગતે સમાજને. એટલે સામાજિક રેલવે હોય, સરકારી ખાતાના તંત્રો, બસ આ એસટી આ તે બધું, જે કઈ બધું સામાજિક જે કઈ સંપત્તિઓ છે, એ નાણાને આપણા દેશના લોકો પવિત્ર ગંગાજળ જેવા સમજે છે. એટલે ગંગાજળમાં સૌને આચમન લેવાનું મન થાય. આપણું લઈ લો. એટલે આ સરકારનું એટલે કોનું? તમારું છે કે સરકારનું? એટલે તમારું છે, સમાજનું છે, તમારે એકનું તો નથી ને. તમે એમ કહો સરકારનું એટલે બસ લઈ લો. ઘણા અક્કલવોના ઓથમીર કયો, તમારે જે કેવું એ કયો, આવી શાસ્ત્રોમાં ચર્ચા લેવી પડી છે, એટલે વિચાર કરું છું કે પરસ્ત્રીની આખી વ્યાખ્યાઓ કરતા કરતા ત્યાં એવી દલીલો આવી કે વેશ્યાને પરસ્ત્રી ના ગણાય. શું કયો? એ તો કોઈની નથી એટલે પરસ્ત્રી ના ગણાય. એનાય સમાધાન શાસ્ત્રે આપવા પડ્યા, તમારી તો નથી ને? તો કે ના, તો તમારા માટે પરસ્ત્રી છે. નરસિંહ મહેતાનું ભજન ગાય વૈષ્ણવજન, પરસ્ત્રી જેને માત્રે. એક જણો વાંચીને કે આ હારું હો, પરસ્ત્રીને શું વાંચે ખબર? 52 સ્ત્રી માત સમાન, પર ને 52 વાંચે, 52. ત્રેપનમાં વાંધો નહીં. હવે આનું શું કહો? એટલે ભાષ્યકારો જ મારી નાખ્યા હતા આપણને. સરકારનું છે ને, એટલે સરકારનું એટલે શું? તારું થોડું છે, બધાનું છે, સમાજનું છે, તારું તો નથી જ. તુલસીદાસજી કેટલું સરસ લખ્યું કે પરધન પથ્થર જાનીએ પરસ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. ઓહો હો, તુલસીદાસજી કે હું જમાન થઈ જાઉં? આ બે વસ્તુ રાખો લ્યો. સંત હૃદયને કેવું થયું છે ત્યારે લખ્યું છે કે પરધન પથ્થર જાનીએ, પથ્થર, પથ્થરનો ટુકડો રસ્તામાં પડ્યો, કોઈ ગુંજ ગીંજામાં ગાલે છે, પોકેટ લઈને મૂકી દે છે, પાકેટમાં મૂકી દે છે, ટુકડો પથ્થરનો મળ્યો હોય તો રસ્તામાં. પરધન પથ્થર જાનીએ પરસ્ત્રી માત સમાન. ઓહો, તુલસીદાસજી કે બે રાખો, ઇતને છે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન, હું જામીન થાઉં, હાથ પકડીને હરિને તમારા આંગણે લઈ આવું, કારણ બે વસ્તુ ચોખ્ખી રાખી છે, તારે મળવું પડે, હું જામીન થયો છું, કાંઈ કરવાની જરૂર નહીં, બે કરતો હોય તો લો. કેવી મોટી વાત છે. તુલસીદાસજી હું જામીન થાઉં, બે રાખો, અરે આંગણે આવશે, તમારે નહીં જવું પડે. પણ આકર્ષણ પણ એ જ બે મોટા, પર ધન અને પર સ્ત્રી. એટલે હજી મને લાગે તુલસીદાસજીને જામીન થવાની જરૂર નહીં પડી હોય. આપણે પેલા ભગતની વાત સાંભળીએ છીએ ને કે ભગત ચાલ્યા જતા હતા, એમની પાછળ એમના પત્ની હતા, દુષ્કાળનું વર્ષ હતું ને એમાં રસ્તામાં કોઈ પેલા ઘોડેસવાર નીકળ્યો છે રાજકુંવર કહેવાને, એના પગનો તોડો કે એવું કંઈક પડી ગયેલું, પગનું ઘરેણું બહુ કિંમતી હીરા જંગ ચડેલું, એ જમાનાનું હજારો રૂપિયાનું ઘરેણું. તો ભગત ત્યાં જોયું તેમ થયું, આ તો પાછળ મારા ઘરના આવે છે, દુષ્કાળ છે, મોડું વરસ છે, ખાવાના ફાંફા છે, મજૂરી મળતી નથી, ભૂખે મરવાના દાડા છે, પત્નીનું કદાચ મન પેલું થાય અને જો લઈ લેશે તો ધર્મ ભ્રષ્ટ થઈશું. એટલે ભગતે નીચા બેસી અને પેલા ઘરેણા ઉપર ધૂળ વાળી દીધી. એ પત્નીએ જોયું છેટે પાછળ આવતા તેમને, એટલે એકદમ ભગતની પાસે જ્યારે આવીને બેઠા ત્યારે કીધું, તમે ત્યાં શું એ વાળ્યું, શું કરતા હતા? કંઈ નહીં, જવા દે ને. બહુ આગ્રહ કર્યો એટલે કહ્યું કે ત્યાં એક ઘરેણું કોઈનું પડી ગયું હતું, પગનું સોનાનું, બહુ કિંમતી હીરાનું જડેલું. મને એમ થયું કે આવું છે દુઃખના સમય, તો કદાચ તારું મન થાય, વિચલિત થાય ને લઈ લેવાનું મન થાય તો આપણું જીવન ધૂળધાણી થઈ જાય, એટલે હું એના ઉપર ધૂળ નાખીને તારી પેલી નજર ન થાય એટલા માટે દાટતો હતો. પેલી સ્ત્રી કે ઓય ધડેના, ધૂળ ઉપર ધૂળ શું નાખી? જેને ના આપણો ઠાકર જ પાડતો, આપણો પ્રભુ ના પાડતો હોય કે પર દ્રવ્ય છે એ પથ્થર છે, પ્રભુની આજ્ઞા નથી તે ધૂળ છે આપણા માટે, તો ધૂળ ઉપર ધૂળ વાળી ભલા માણસ. ઓહો, ભાઈ કરતા બાઈની સમજણ સવાય. પેલા ને તો સુવર્ણ દેખાણું, પણ પેલી મહિલાને તો સુવર્ણ ધૂળ દેખાણું. ધૂળ ઉપર ધૂળ શું નાખી? પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે. સરસ મજાની વાત કહું. સૌરાષ્ટ્રમાં જુનાગઢ પાસે વંથલી ગામ છે, ત્યાં કલ્યાણભાઈ હરિભક્ત બહુ સારા, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર હતા ત્યારે હયાતીના એ ભક્ત બહુ સારા કલ્યાણભાઈ. એને સતત એમ મનમાં એક શ્રીજી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યારે વંથલીમાં આવે ત્યારે એને એમ થાય કે મારા પ્રભુ, ગામમાં હું લોકોને મોટે મોટા આગેવાનોને ભેળા કરી આવું અને એની આગળ મહારાજ શ્રીજી મહારાજ જો કંઈ પરચો બતાવે, ઐશ્વર્ય ચમત્કાર કંઈ બતાવે તો ગામના આગેવાનો બધા સત્સંગી થાય ને, તો પછી ગામમાં સત્સંગ થાય. કારણ કે મોટા ઠોંડા રણ નડતા હોય ને, એટલે મહારાજ પધાર્યા ત્યારે એ થાંભલી ટેકે બેઠેલા એમના ઘરે ઓસરીની કોરે, અને કલ્યાણભાઈ કીધું ટૂંકમાં વાત, કે વાત મારે બીજી કેવી છે પણ મને આ કહ્યા વગર થોડો ઇન્ટ્રો ન કરાવવું તો રસ નહીં આવે. એ થાંભલીને ટેકે મહારાજ બેઠા છે. કલ્યાણભાઈ કીધું, મહારાજ હું થોડા ગામના આગેવાન પટેલી આવું, બધા બધાને બોલાવી આવું અને તમે મહારાજ એને થોડો કંઈક પરચો ચમત્કાર બતાવો ને તો ગામમાં સત્સંગ થઈ જાય. મહારાજ કે બોલાવી આવો. આગેવાન 8-10 ખેડૂતોને બોલાવીને બેસાડ્યા. મહારાજ મીંડા વાતો કરવાનું, ત્યાં ઓલા કે વાત સ્વામિનારાયણ ભગવાન તમારી સાચી, પણ અમે આ જો માળા કરવા રહીએ ને હરી ભજવા રહીએ ને આ બધું કરીએ તો ખેતી ધંધા કોણ કરે ને અમારે ખાવું શું, ભૂખે મરીએ. લો બાનું કાઢ્યું, અમે ભજન કરીએ કે ખેતી કરીએ તો ખાઈએ શું, માળા લઈ બેસીએ. મહારાજ કે તમારે રોટલાની ચિંતા નથી, એ તો હોય જ ને મહારાજ, વર્ષ દાડે તમારે જેટલા ગૌ જુવાર બાજરો જોઈએ એ હું આપું. ઓહો પ્રભુ તમે આપો તો અમારે ભજન જ કરવું છે, બસ અમારે તો બસ ભજન જ કરવું છે. મહારાજ કે કલ્યાણભાઈ તો કહ આ કોઠીનું હાણું છે ને એ કાઢી નાખો અને આ લોકોને જેટલા ઘઉં લઈ જાઓ એને લઈ જવા દે. કલ્યાણભાઈ કે મહારાજ ઘઉં હજી તો સિઝન આવી નથી, એમાં ઘઉં નથી, આ તો ઉંદર જાય નહીં ને એટલે એમાં લુગડાનો ડટ્ટો નાખ્યો છે. એટલે કલ્યાણભાઈએ કાઢી બતાવ્યો, એમાં ઘઉં હતા જ નહીં કે મહારાજ પાસે ખાલી જ છે. ઉંદર અંદર જઈને ઈંડિયું કરે ને ચોખ્ખું કરું ને આ બધું ને એમાં વળી બચ્ચા મૂકે ને બધું થાય ને કોતરીને ઓલું કરે, એટલા માટે ખાલી ભરાયું છે. હવે એ તો ઓલા સામે જોયું કે એને કાઢીને દેખાડ્યું, પછી લુગડા ડટો ભરાવી દીધો. મહારાજ કે પણ જો આમને ઘઉં જોતા હોય તમે આપીએ, પરચાની વાત કરતા હતા ને, ઓલા બેઠા છો બધા હકા બાપા ઊંડા બાપા બધા ગામડાના બાબા આમ જ બેઠા હોય, એ બધા આમ જોવે છે ને. આમાં મહારાજ કીધું એટલે ઉલ્લી ઉલ્લી કે મીડા કહેવાય કે હા કે તમે સામે ના ભગવાન જો અમને ઘઉં દેતા હોય તમારે બસ ભજન જ કરવું, ભજન જ કરવું, આંખે જ ઉગાડવી નથી. મહારાજ કે કલ્યાણભાઈ ખોલ નાખો. અરે મહારાજ હા ખોલ ના, એને જ વિશ્વાસ, એને થઈ ગયો મારી વાત સાંભળી લીધી મહારાજે, અને પરચાની વાત કરતા હતા, પરચો દેવા મારો પ્રભુ બેઠો છે આજ, અને અક્ષરાધીન બેઠો હોય એને શું સંકલ્પમાં બ્રહ્માંડો સર્જે, એને ઘઉંના દાણા સર્જવા, એને શું વાત મોટી, એને જ્યાં લુગડાનો ડટ્ટો કાઢ્યો ને હાડાડાડાડાડાડાડા ઘઉંનો ઢગલો મીંડો થવા, ઓસરીમાં ઢગલો થઈને ફળિયામાં મીંડો ઢગલો થવા, શ્રીજી મહારાજ ફૂલ ઊંઘતા ઊંઘતા કે લઈ લો પટેલા ગાડા ભરી ભરી જેટલા જોઈએ એટલા લઈ જાઓ, હજી ઓલામાં ધોધ આવી લો, ઓલા પટેલિયા જોઈ ગયા કારણ સ્વામિનારાયણ તો હું નોય ને જ કાઢે. પદ્મસિંહભાઈ શું કરશું, કાનજીભાઈ શું કરશું, અરે એ તો ભગવાન છે સાહેબ ત્યાંથી કાઢે, આપણે થોડા નવરાશી આપણે કઈ ભજન થાય, આના નિયમ ધર્મ અમારાથી તમારા સ્વામિનારાયણ ભગવાન ન પડાય, સોયના ખંખેરીને બી ગયા. કલ્યાણભાઈ ને શ્રીજી મહારાજ બે જ વિદ્યા, કલ્યાણભાઈ તો જોઈ રહ્યા મહારાજ આવો પરચો બતાવ્યો તો આ કઈ કુણા નો પીડ્યા. મહારાજ કે કલ્યાણભાઈ પરસા ઐશ્વર્યથી કોઈ હરિભગત ન થાય, અને થાય તો ટકે નહીં. તો મહારાજ કેમ થાય, જ્ઞાન વાર્તા કથા વાર્તા એને એને મહિમા સમજાય, અને જ્યારે જીવમાં એને શબ્દ બેસે, ભગવાનનો મહિમા સમજાય, ભજનનો મહિમા સમજાય, મનુષ્ય દેવનો મહિમા સમજાય, પાપ પુણ્યની વ્યાખ્યા સમજાય, લોક પરલોક સમજાય, આસ્તિકતા નાસ્તિકતા સમજાય, સંત અસંત સમજાય, ભક્તને અભક્ત સમજાય, ત્યારે એને થાય ઘરી ભજન કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. માટે કથા વાર્તા એ જ ઉપાય સત્સંગનો છે. અને કલ્યાણભાઈ સમજી ગયા, પછી વાડીએ ખેતી કરતાં કરતાં મજૂરોને બોલાવ્યા હોય, કામ ઓછું થાય તો ભલે, પણ 20-25 દાડિયા કર્યા હોય, બેસીને કલ્યાણભાઈ અભણ માણસ એને વાતો કરે કે ભગવાનમાં સુખ કેવું છે, લોકમાં દુઃખ કેવું છે, વ્યવહાર કેવો છે, સંસાર કેવો છે, ગૌરવાસ કેવા છે, લક્ષ્યરાશિ કેવા છે, જમપુરી કેવા છે, ભગવાનનું સુખ કેવું છે, ભગવાનની કૃપા કેવી છે, આ બધી વાતો એમણે કરવા માંડે. તમે નહીં માનો પણ એની વાતો સાંભળી સાંભળી 15-20 જણા તો ઘર બાર મૂકીને સાધુ થઈ ગયેલા, અને જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે રહેલા, અને મહાસમર્થ પુરુષો સાધુઓ થાય. એવી રીતે કેટલાય ને સત્સંગ કરાયો, ઘણી મોટી વાત છે. મોટા પછી ગામ ધણી પટેલ નહીં ઘણાને સત્સંગ કરાયો. એ કલ્યાણભાઈ આ વાત એટલે કરી, એક તો કલ્યાણભાઈનો પરિચય મળે કે સહજાનંદ સ્વામીના ભક્તો કહેવા, અભણ માણસો પણ કેટલું કરી શકે. આપણે ખાલી યાદી આપવાની હોય આવજો એટલું નથી કરતા, કથા વાર્તા અમે કરશું. કેટલા કાચા છે એટલે એક તો કલ્યાણભાઈનો મહિમા સમજાય, અને બીજી વાત કથા વાર્તા સાંભળવાનો મહિમા સમજાય કે સાંભળ્યા વગર કાંઈ થતું નથી. અને કદાચ પરચા જોઈને કોઈ આપણે સાધુની પાસે આપણે હરિભક્ત થઈ ગયા હોય તોય સમજણ આવ્યા વગર સત્સંગનું સુખ ન આવે, સાધુનું સુખ ન આવે, કારણ કે ભિખારી મન બીજું સમજી શકે નહીં. ઘણા નેમ છે કે એ પરચાઓની પાછળ જ પડતા. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં સ્પષ્ટ કહ્યું, પરચો ઈચ્છે તેને પામર જાણવો. તમે સચ સત્સંગનો મહિમા સમજીને કથા સાંભળો, સાધુઓ સેવો, સત્સંગ સેવો, ભજન કરો, હરિભજો, એ કથાથી જ સમજાશે, નહીં તો નહીં સમજાય. કથા વાર્તા સાંભળવાનો આગ્રહ રાખો. અડધી રાતે સાંભળવા મળતો હોય ને તો દોડી જવું, એવી તડપ હોવી જોઈએ. તો જીવ ઊંચો થશે, તો જીવ ચોખ્ખો થશે, તો કંઈક બે ગુણ આવશે, તો જ ભગવાન ઓળખાશે, તો જ સહજાનંદ સ્વામી ઓળખાશે, તો જ સહજાનંદ સ્વામી જીવમાં આવશે ને ભજન થશે, નહીંતર ભજન નહીં થાય. એ કલ્યાણભાઈ ખૂબ સત્સંગ કરાવ્યો, એમના દીકરા ડાયાભાઈ મહા એકાંત એ પણ એવા, પણ કેવા હરિભક્ત! પછી તો ગુણાતીતાન સ્વામી વ્યા ગયા હોય, બાલમુકુંદાસજી સ્વામી હોય તો કલ્યાણભાઈ એ વ્યા ગયા હોય, અને ડાયાભાઈ ને બાલમુકુંદાસજીનો જોગ હોય, બાલમુકુંદાસજીને ક્યાંય સ્વામીજીને ક્યાંય જવું હોય તો સાથે ડાયાભાઈને લે, એવા એની ભક્તિ ને સત્સંગ એવી સ્થિતિ. તો વડતાલમાં એ વખતે વિહારીલાલજી મહારાજે, રઘુવીરજી મહારાજ પછી ભગવત પ્રસાદજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ પછી વિહારીલાલજી મહારાજ, એમણે 7 દિવસનું કથાપારાયણ રાખેલું, એટલે દેશ દેશે સંતોને બધાએ આમંત્રણ આપ્યું. એમાં જૂનાગઢથી બાલમુકુંદાસજી સ્વામી સંત મંડળ સાથે વડતાલ આવેલા ત્યારે આ ડાયાભાઈને સાથે લેતા આવેલા. અને અત્યારે જે સભા મંડળ વડતાલમાં છે ને સામે, એનો બીજો માળ, ત્યાં સાધુઓને ઉતારા બધાને આપેલા. એક બાજુ આ બધા જૂનાગઢના સંતો, એમ એક થાંભલા વચ્ચે છે, એક થાંભલે આ ડાયાભાઈને પણ આસન બાલમુકુંદાસ સ્વામી આપેલું. અને બીજા જૂનાગઢથી, ભુજથી, વડતાલથી, બીજે બીજે જ્યાંથી સંતો આવ્યા હોય બધા ઉતારા હતા. એમાં ગઢપુરથી રામચરણદાસજી એક વૃદ્ધ સંત પણ મંડળ સાથે આવેલા, અને બાલમુકુંદાસજી સ્વામીને પછી જ એમનો ઉતારો, અને ત્યાં જ રહી. એ રામચરણદાસજી બહુ સારા અને સમર્થ સંત, પણ એ રાત્રે અવસ્થા હોય એટલે પેશાબ કરવાનું, વૃદ્ધાવસ્થામાં જવાનું થાય તો રાત્રે 12:30 ઉઠે, 1:30 વાગે ઉઠે, 2:30 વાગે જાય પેશાબ પાણી કરવા, 3:30 જાય. જ્યારે ઉઠે ત્યારે ડાયાભાઈ થાંભલીને ટેકે બેઠા બેઠા માળા જ કરતા હોય. એને 7 દિવસ સુધી એને ક્યારેય સૂતા જોયા નહીં, થાંભલીને ટેકે બેઠા માળા, માળા પાછા હાથમાં લઈ બેસી ગયા, સુઈ ગયા હોય ટેકો દઈને એમ નહીં, માળા ચાલે 7 દિવસ. વિચાર કરો, આખો દિવસ કથા સાંભળવાની, શું ભજનનું સુખ હશે, માણસને ઊંઘ નથી આવતી, શું આ મૂર્તિમાં એવી હશે કે રસ લેતા હશે, ને બસ દિવસ રાત જાતો હશે, અને આપણે 5 માળા ફરે હું થઈ ગયું, ભગવાન ભલું. ઘણા તો 3 માળા માંડ ફેરવ્યો પૂજામાં, 3 માળા, અને પાછા ઠાકોરજીને દર્શને જાય ત્યાં જાળી પકડી પકડીને ખખડાવે, તમે અમારું કામ ના કરો, તે શું કરી દીધું એટલું બધું, કેવું એને ભજનનું હશે. સ્વામિનારાયણ નામનો બહુ મોટો પ્રતાપ છે, બહુ જ મહામંત્ર છે. આપણી પોતાની જીભ છે ને, આપણી પોતાની જીભે લેવાનું છે, પૈસાનો ખર્ચો નથી. હાલતા ચાલતા, નાતા ધોતા, ખાતા પીતા, ગમે તે ડ્રાઈવ ગાડી કરતા, બધી જગ્યાએ નામ જપ લઈ શકાય છે. છતાંય આ જીવ એવો પામર અને આળસુ છે, અજ્ઞાની છે, મૂઢ છે, કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો નથી. એ આળસ ખંખેરવી જોઈએ નવા વર્ષે, કે આવા આવા ભક્તો થઈ ગયા, થાકતા નથી. 8મે દિવસે રામચરણદાસજીએ બાલમુકુંદાસ સ્વામીને કીધું કે સ્વામી આ ભગત કોણ છે? તો કે કલ્યાણભાઈ હતા ને, હા એમના દીકરા. ઓહો, મારા બાપા, આ ડાયાભાઈ એમના દીકરા છે, કલ્યાણભાઈના દીકરા ડાયાભાઈ? હા સ્વામી, એમ થાય છે કે રાતે ઉઠીને એને દંડવત કરું, આપણે સાધુ છીએ તોય આપણે સુઈ જઈએ છીએ, એના ગ્રહસ્થ માણસ 7-7 દિવસે અખંડ માળા ફેરવે છે દિવસ અને રાત, મેં એને સૂતો જોયો નથી, એના જોડામાં આપણો પગ ગરે નહીં, એવો હરિભગત છે. બોલો, આ શું વાત કરીએ કે ડાયાભાઈનો મહિમા સમજ્યા વગર હજી જે કેવું છે ન સમજાય એટલે, અને આમાંથી ભજનનો મહિમા સમજાવો. ભૂખ લાગવી જોઈએ, પૂજા કરવા બેઠા હોય તો એમ થાય કે હજી 2 માળા કરી લો, હજી 2 માળા કરી લો, હજી 2 માળા કરી લો, આ તો કે હજી 2 ઓછી કરું, હજી 2 ઓછી કરું, ક્યાં ના હરિભગત. જે જ્યારે એમ થાય, આપણને કેમ સારું ગુલાબજાંબુ હોય ને, રસગુલ્લા હોય ને, બટેટા વડા હોય ને, કોઈ સારી જલેબી ને ગુંચળિયા પીડ્યા હોય, તેમ થાય હજી 2 ઝાપટી લો, હજી 2 લઈ લો, હજી 2 લઈ લો, એમાં થાય છે ને. ભજનમાં એમ થાય ત્યારે માનવાનું કે હવે કાંઈક જીવને ભગવાનનો રસ્તો જડ્યો છે, બસ હજી તો બાકી, પણ ત્યારે એમ થાય હજી જડ્યો છે જીવને રસ્તો, કંઈક જડ્યો છે. ગપ્પાન તોડા મારવામાં આખો દી નીકળી જાય. બોલો, ભજન કરવાનું થાય એટલે તરત આળસ ચડે. માળા લે ત્યાં મોટા મોટા સુરસા મોઢું ખુલ્લે કરે ને, એટલા બગાસા ખાય, અડધો અડધો ગાવ તો બગાસા સંભળાય. ભજનનો મહિમા સમજવો છે. જેને ભજન સમજાઈ ગયું, ભજન કરવા માંડ્યા, એને પછી કઈ ઓછપ રહેતી નથી. ભાઈ, તમે તમારા બહુ શાસ્ત્રો સંતોએ કેવું કહ્યું છે, બાપ માર્યા દુશ્મન હોય, જાની દુશ્મન બાપ માર્યા, એકબીજાના જીવ લઈ લેવા તડપતા હોય, સાત પેઢીના વેર હોય, સમજો બાપ માર્યા વેર હોય, પણ તમે એ સમજો કે ભાઈનું નામ કાનજીભાઈ હોય અને તમે જ્યારે દેખાઈને આમ હાલો જતો હોય અને તમે કહો કાનજીભાઈ બાપ માર્યા વેર છો, બાપ માર્યા વેર છે, કાનજીભાઈ કાનજીભાઈ, પાંચ વાર છ વાર સાત વાર બોલાવો, સામું ન જોવે, પણ આઠમી દસમી વારે કે અગિયારમી વારે કે પચીસમી વારે કંટાળીને પાછું જોવે, શું ચોટી પીડ્યો છે જોવે કે નહીં, તો પ્રેમથી ભગવાનને પુકારે ને ભગવાન પાછું વળીને ના જોવે. હે દુશ્મને જો જુએ કે શું ચોટી પીડ્યો છો, તો ભગવાનને પ્રેમથી પુકારે તો ભગવાન સામે ના જોયે, પણ એમાં જ આળસ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જે કૃષ્ણ ભજો તો કૃષ્ણ, રામ ભજો તો રામ, પ્રેમથી પુકારો ભગવાન સામું જો, ભજન કરતા શીખો. ઘણાને હજી ભજનની ગમ નથી. આપણે પૂછીએ ને કે ભજન કરો તો હા બબે કલાક કેસેટ સાંભળીએ, લે કેસેટ ચારો છે, એ તમને બતાવશે ભજન કેમ થાય ને કેમ ટકે, પણ આખરે ભજન ભજન છે. ભજન ચોખ્ખું ચાટ સ્વામિનારાયણ સામે પોતાના ઈષ્ટના નામનો જપ કરવો એ ભજન છે, એના ગુણનું કીર્તન કરવું એ ભજન છે, એ માળા થવી જોઈએ ભજન થવું. કોઈ ગ્રંથોના પાઠ કરો જરૂર કરો, પણ માળા ખાસ કરો. ઘણા હું કહું ને તમને એ પણ ખાસ કહું, ઘણા લોકો જન્મંગલ બહુ ક્યારે પૂછે ને, એ બસ અમે જ્યારે હાલતા ચાલતા બસ બસ જન્મંગલ કર્યા, કેટલા દિવસમાં થઈ જાય નક્કી નહીં, જન્મંગલ કર્યો. હું એમ તમને સલાહ આપું, તમે અગિયાર કરી નાખો, પછી સ્વામિનારાયણ મહામંત્ર છે એની ટેવ પાડો ને એનો જપ કરો. આખો દિવસ જન્મંગલ કરવાની જરૂર નથી. આ તમને કદાચ વિચિત્ર લાગશે, પણ આ મંત્ર મહામંત્ર છે સ્વામિનારાયણ, પોતાના ઈષ્ટનો જે પર્ટિક્યુલર નામ છે એનો જપ કરવાનો, હોઠે એનો ગુંજાર, હૃદયમાં ગુંજાર, મનમાં એનો ગુંજાર થઈ જવો જોઈએ. ડાયા ભાઈ એવા હરિભગત, હવે એનો પ્રસંગ કેવો છો, હા એ વંથળીમાં ને સૂર્યકુંડ પ્રસાદીનો છે. તો ત્યાં રાતના અમુક શેઠિયાઓ ઓજલમાં રહેનારા ના બધા ઘણા મર્યાદાવાળા હોય પરિવાર, તો એ બહેનો બે ત્રણ બહેનો ત્યાં સૂર્યકુંડે રાત્રે ત્યાં નાહવાને ગયેલા. પગના કિંમતી ઘરેણા અને કેડના ને એવા ઘરેણા બધા પહેરેલા, તમે નાહવું હશે બહિરાવોને જરા મન મૂકીને, તો એ બધા ઘરેણા કાઢીને કાંઠે મૂક્યા કુંડને કાંઠે, અને નાહ્યા. બહિરાઓ ભેળા થાય એટલે વાતો તો ક્યાંયથી લાવવી પડે નહીં. આ રેડિયો સ્ટેશન શું કામ ખોલવા પડ્યા, પનઘટ ઉપર જવાનું બંધ થયું એટલે. ગામને કુએ બહિરાઓ પાણી ભરવા જતા એટલે બેડું તો ભરી આવે, સાથે સમાચારનું પડીકું પણ લઈ આવે. આ બધું બંધ થયું ને, ઘરમાં નળ આવી ગયા એટલે રેડિયો સ્ટેશન ચાલુ કરવા પડે, નકા આખા ગામની નહીં આજુબાજુના પંદર પંદર ગામના સમાચાર બૈરા લઈ આવે, કોનું ભાગી ગયું છે ને કોનું પાછું આવી ગયું ને બધી, હા કોણ ભાગવાની તૈયારી કરે છે બધી એને ખબર હોય. આ છાપા એટલે કાઢવા પડ્યા, ચેનલો એટલે શરૂ કરવી પડી કે આ બધું જતું રહ્યું, લ્યો સગવડતા વહી ગઈ. એટલે વાતો એ ચડી જાય, એ વાતોમાં ને વાતો નાઈને કપડા પહેરીને નીકળી ગયા ને ઘરેણા ને એમનું પીડ્યું. સૌથી વહેલા કલ્યાણભાઈ આલા ડાયાભાઈ સ્નાન કરવા આવે સૂર્યકુંડે, અને પછી મંદિરે જઈને પૂજા કરે. એ થોડું થોડું અજવાળું થયું છે, ડાયાભાઈ આવ્યા ને જ્યાં જોયું ત્યાં ઘરેણા ઢગલો જોયો. અરે રે બિચારા કોઈક આવ્યા છે મર્યાદાવાળા બહેનો, આ ભૂલી ગયા, હવે હમણાં જો કોઈ નીકળ્યો તો આનો તો જાણે ઠેકાણે પાડી દેશે. એટલે પોતે લઈને બધા થોરિયા કેક્ટસ એની વાડ હતી ત્યાં જયારે ખાડો કરી એને દાટીને માથે ધૂળ વાળી દીધી. આવે છે કોઈક તો આવશે જ ને કેવા કે અમારું ખોવાયું છે, બતાવી દેશું. ના મંદિરે વૈયા ગયા, પૂજા કરવા બેઠા, પણ પછી ભગતને સંકલ્પ થયો, આર આર આર આર આર છે તો પરમાર્થનું કામ, પણ પરધનને મારાથી અડાય કેમ, હું અડ્યો એની દાજ થઈ. બોલો પડાવી લેતા હોય એને શું કહેવાનું, આને હું અડ્યો બસ ખલાસ. તે દિવસે અંજળ ન લીધા, મારે ન ભોજન ન કરાય, મેં પર દ્રવ્યને હાથ અડાડ્યો. ભાઈઓ પારકું દ્રવ્ય એને મેં હાથે આમ કરીને અડ્યો, આજે મારે ઉપવાસ પ્રાયશ્ચિત કરવું પડશે. કેવા હશે? પછી તો 4-5 વાગે પેલા બૈરાઓને સુધ આવીને બધે પૂછતા પૂછતા ભગત પાસે, ભાઈ કોઈને એમ થયું એ વહેલા જાય પૂછવા આવ્યા? તો કે હા, ત્યાં જગ્યાએ મેં નિશાન કર્યું છે, ત્યાં જાઓ, કાઢી લઈ લો, મળી ગયું. અડે તોય ઉપવાસ કરે, એને હરી મળે, સ્થિતિ ત્યાં જ થઈ હોય ને. હવે અહીંથી પડાવી લે તો નામ કરે, એને તો કઈ ભગવાનમાં ધ્યાન રહેતું છે? ભૈયા ચોખા થયા વગર મૂર્તિ આવે? ભરદ્રવ્યને અડતા નથી. ગરડા પાસે ખોપાળાના જેઠા માણ્યા, પ્રસંગ સાંભળજો, સાંભળવા છે ને. ખેતર કામ કરે, બપોર થાય એટલે એના ઘરવાળા ભાત લઈને, ભાત એટલે આપણે જૂનો ગામડાનો તલપદી શબ્દ ભાત, પણ આ ટિફિન સમજો ને, ટિફિનમાં સમજી જાય. અમે એકવાર આ રસોઈ મારાને કીધું, મારા 4 વાગે આપણે જે ગામડામાં જમે ને એ આમ રોંઢો થયો કહેવાય ને, એટલે પછી એ ગામડા એમ કે હું કાંઈ રોંઢો કર્યો, એટલે કાંઈ ખાધું પીધું એમ, એટલે કાંઈક કોરું કોઈ હોય ચવાણું કાતે એ બધું ખેડૂત લોકો 4-5 વાગે રોંઢો કરે, રોંઢે ખાય અને રોંઢો કહેવાય. એટલે અમે આ રસોઈને એકવાર ગમત ગમતમાં કીધું, શું મહારાજ કાંઈ રોંઢો કર્યો? મને કી કેમ બને? રોંઢો કેમ બને? રોંઢો એને એમ કે જેમ હાંડવો બને છે એમ કઈક રોંઢો હશે. મેં કીધું એનું સ્પેશિયલ કુકર આવે, હા તો ભલે, બાકી નહીં તો અમને આવડતું જ હોય, બાકી તો આવડતું જ હોય, પણ આ સ્પેશિયલ વાનગી હોય તો ના ખબર પડે રોંઢો. તમે ચખાડો એકવાર તો બનાવી દેશું. મેં કીધું ભલે. એટલે ટિફિન ભાત લઈ જાય, એટલે એના બૈરા એકવાર બપોરે આપવા માટે ભગત તાણું થઈ ગયું એટલે બળદને છોડીને નિરાયતે હાથ પગ ધોઈને માનસી પૂજા કરીને બેઠા હોય, તૈયાર થઈને રાહ જોતા હોય, ભૂખ તો બહુ લાગે ખેડૂ ને, એટલે જોયે હમણાં આવશે. આવતા જોયા, હારે એમનો 5-7 વર્ષનો છોકરો બાજુ ચાલ્યો આવે, હાથમાં ભોજનનું જમવાનું. એમ રસ્તામાં ક્યાંક બેઠા, ખેતર વચ્ચે ઘણા આવતા હોય, બેઠા ઊભા થયા થોડી વાર પછી આવ્યા. ભગત જોઈએ રાખે છે, ત્યાં શું બેઠા છે? છોકરો બેઠો, એની માં બેઠી, શું હશે? સારું, આવે ત્યારે પૂછી લેશું. એટલે આવીને મૂક્યું જમવાનું સામે. એ તો ઠીક છે, પણ તમે ત્યાં શું બેઠા હતા? આ જો ને છોકરાએ વેન કર્યું હતું, ત્યાં પેલા ભાઈની વાડીમાં તો એને ચીભડું ભાળી ગયો કૂણું, તો એ કે મને દ્યો ને દ્યો, ટાંટિયા મળ્યો પછાડવા, મારે ખાવું જ છે ને ખાવું જ છે. એટલે બેસીને એને પછી એક ચીભડાનું તોડી દીધું, એટલે બેઠી એમ. એ વાડી તમારી છે? ના. તો તમારા બાપની છે? ખેડૂતો પાછું આકરું બોલે. તારા બાપની છે? ના. મારી છે? ના. તો એ વાડીવાળાને પૂછ્યું તું? તો કે ના. શિક્ષાપત્રી વાંચે છે? તો હા. એમાં આવે છે પૂછ્યા વગર કાષ્ટ કે ફૂલ પણ લેવું નહીં? ધણીને પૂછાવે? હા. તો તે પૂછ્યા વગર લીધું ને, અને છોકરાને ખવડાવ્યું, ભૂલ થઈ ગઈ. હશે ભૂલ તો થઈ ગઈ, પણ તારા હાથ અભડાઈ ગયા, તારો હાથનો રોટલો ખવાય નહીં. વિચાર કરો, હું જમીશ નહીં, આ તું તાર આ રોટલાય છે ને એ તું કૂતરાને ગાયને ખવડાવી દેજે, હું નહીં ખાઉં. ખેતીના કામ કરનારા એ જેઠા માણિયાએ આખો દિવસ ઉપવાસ કર્યો, અને એ પતિવ્રતા નારીઓ કે પતિને જમાડીને પછી જમતા. હવે આજે તો પહેલા જમે ને પછી આને બિચારાને જમાડે, આ તો જમાનો બદલી ગયો. અને ગાને પછી હવે નીચી મૂંડીએ કહી દેવું પડે, હું ગમે ત્યારે આવીશ, તમે જમી લેજો. ઓલે જમી જ લીધું હોય, આ તો વ્યવહાર એમ. પણ હવે તો આ જમાના પ્રમાણે કરવું પડે. હવે 12 આવી ગયા, આખો જમાનો આખો બદલાઈ ગયો, નોકરીએ જવાનું હોય, રખડવાનું હોય, એટલે ખેતી રહેતા હોય, વેળા રહેતા હોય, આ રહેતા હોય, એટલે પાછું વળી ઘરે જઈને શરૂ કરતા નહીં, હું તમારો પતિ દેવ કેવા, ઓલો જોડો મારશે. એટલે હોય એમને હાલવા દેજો બધું, કઈ બહુ પતિ દેવ થઈને બેહવા જાતા નહીં, કારણ કે દેવ જવા લખણ ન હોય ને પાછું દેવની જેમ પૂજાવું છે. એટલે પતિવ્રતા નારી એટલે એ ન જમે તો એ પણ ના જમે. એમણે પણ ઉપવાસ કર્યો, એ દિવસના બે પ્રાયશ્ચિત કર્યા, બીજે દિવસે ભગત પછી અંજળ ગ્રહણ કર્યા. પારકું અડાય નહીં, લેવાય નહીં, ખવાય નહીં, નિજ કર્મોપાતમ, પોતાના શ્રમ પ્રમાણે જે મળે તે જ સ્વીકારવું, એમાં સંતોષ માનવો. આ બધી વાતો કરી મારે એમ કેવું છો, એ બધા અભણ લોકો છે. આમાં ભીણા ગીણાનો મેળ છે. જો તમે સમજાય ને તો રૂવાડા ઊભા થઈ જાય એવી એક તમને વાત કહું. એક ભાઈ ભણેલા ગણેલા એજ્યુકેટેડ, રિક્ષામાંથી ઉતરીને ચાલવા ગયા ને, તેનું પૈસા ભરેલું પાકીટ પોકેટ પાકીટ એ નીચે પડી ખિસ્સામાંથી. એ પહેલાં ખબર ના રહી, એટલે પાછળ એક સાવ દાંતણ વેચવાવાળી અભણ બાઈ એની નજર પડી, એટલે એણે તરત રિક્ષા હડાડાટ વહી ગઈ, આનું પાકીટ પડી ગયું, આ ભાઈ હાલતો થઈ ગયો. ઓલી બાઈ અભણ એને આ જોયું, એટલે એણે તરત આમ તાળી વગાડી, એટલે ઓલા બાઈને કે ભાઈ એ ભાઈ એ ભાઈ, એટલે એને પાછું આ જુઓ તમારું પાકીટ પડી ગયું. એકદમ એલો પાછો આવ્યો, પાકીટ લીધું અને પેલા બેનને કીધું, ભણેલો ગણેલો ને, એટલે કે બેન થેન્ક યુ હો થેન્ક યુ. એટલે બાઈ કે નોનસેન્સ. એટલે ઓલા ભાઈએ ભણેલા ગણેલા કીધું કે બેન કોઈ આપણને થેન્ક યુ કે તો નોનસેન્સ નો કહેવાય, નો મેન્શન કહેવાય. હવે જે બાઈ બોલી એ તમે સાંભળજો. એ બાઈ કે ભાઈ નો મેન્શન કહેતા જેને આવડતું હોય એ પાકીટ પાછું આપે. તમે વિચાર કરો એ ભાઈ, જો રૂવાડા બેઠા થઈ જાય એવી વાત છે આ. એટલે મેં પેલા કીધું છે કે આ બધી વાતો સદબુદ્ધિ હોય તો સમજાય, બુદ્ધિ વાળાને સમજાય એમ નથી. સદબુદ્ધિ જોઈએ તો જ આ વાતો સમજાય, તો જ વાતો કઈક બર વાળી છે એમ એને લાગે. અભણ લોકો છે, ભણેલા ઉપર કેટલો ઘા છે. બુદ્ધિનો વિકાસ થયો છે પણ સદબુદ્ધિ ક્યાં છે? ખૂબ ભણતર વધ્યું છે પણ ઘડતર નથી. તો નિજ કર્મોપાતમ, પોતાના કર્મ અનુસાર જે મળે એમાં, અને એમાં બધું આવી ગયું ને, નીતિથી હકથી આ બધી જ રીતે શુદ્ધ એવું જે સંપત્તિ વસ્તુ સુખ સુગઠતા મળે એમાં તું સંતોષ માન અને રાજી રહે, પ્રસન્ન રહે. પણ નિજ કર્મોપાતમ યલ્લભ છે, નિજ કર્મોપાતમ વિત્તમ એટલે પૈસો, તેન એટલે તેનાથી, વિનોદય એટલે પ્રસન્ન રહે, ચિત્તમ એટલે ચિત્તમાં પ્રસન્ન રહે. એનો સીધો ડાયરેક્ટ અર્થ આપણે કહ્યો શું, પ્રારબ્ધ ભાગ્યમાં હોય એ પ્રમાણે જે મળે કર્મ અનુસાર, એ નસીબ પ્રમાણે જે મળતું હોય એમાં રાજી રહે, સંતોષ રાખ, પ્રસન્ન રહે, આશ્વાસન નહીં પ્રસન્ન રહે ચિત્તથી. અને શું કર, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મઢે. પણ એ શેષ વાતો આજે નહીં, આવતા શુક્રવારે. સહજાનંદ સ્વામી મહારાજ.